આગોર મહારાજ છે. જે દિવસે હસ્તમિલાપ થયા તે દિવસે હું વિવાહમાં ગયો. એકે મંત્ર વિવાહનો નહીં, વ્યાકરણની કૌમુદીના શ્લોક બોલતા હતા, સૂત્ર બોલતા હતા. ઇકો યણચી સ્વાહા એક સ્થાને યણસ્ય દચી સ્વાહા. અને મેં કીધું આ શું કરી રહ્યા છો તમે? એણે મને કહ્યું મહારાજ મારી હિંમત પડી નહીં આપને ના કહેવાની, આપને કેવી રીતે ના પાડું, આપ વલ્લભકુલના બાલક. એટલે મેં હા પાડી દીધી, પણ મને તો મંત્રો આવડતા નથી. તો મેં કીધું હવે તો હું મરી ગયો ને. તેમણે કહ્યું હવે આપ જેમ સમજો તે સમજો, હું તો બધી વિધિ કરાવી દઈશ, બાકી મંત્રો તો મને કંઈ આવડતા નથી. હવે એ મેરેજને જ મેરેજ કહેવાય કે વ્યભિચાર કહેવાય, તમે ખુલાસો કરો. ગોર મહારાજ આજકાલ એવા જ હોય છે, કેટલાક બધા ઇકો એન્ટ્રી સ્વાહા કરતા હોય. પછી એમણે મને કહ્યું કે હું કહ્યું તમે આવી રીતે કરો પછી ગોર મહારાજી કરો છો શા માટે? તો એમણે મને બહુ સારો એક બ્રહ્મજ્ઞાન આપ્યો. કે એમણે કહ્યું કે મહારાજ મારો સૂત્ર એ છે કે બડો પકોડો બાનીઓ તાતો લીજે તોલ. એટલે વડા ખાવાના હોય ને, વડો પકોડો અને વાણિયા, એ જ્યારે ગરમ થાય તે વખતે એને તોલીને લઈ લેવું, જો ઠંડો પડશે પછી પૈસો આપશે જ નહીં. એમને તાલાવેલી હતી પરણવાની એટલે મેં તોલીને લઈ લીધું. તમે સારા માણસ છો, તોલીને લઈ લીધો. તમે પૂછવું તો હતું મને, મારી શું ઇજ્જત થાય, એ લોકોને ખબર પડે કે તમે શું બોલી રહ્યા છો. એ બિચારા પરણી ગયા પણ શાંતિથી, ઇકો યણચી સ્વાહા, એક સ્થાનમાં યણ કરી દીધું એમણે. આપણું શું થાય, એમ કોઈ ઉપાય જ નથી, મોટે ભાગે એવું જ છે. આજે તો ગોર મહારાજ ન હોય તેથી કંઈ વાંઢા ન રહેવાય. મહાપ્રભુજી એ બાબતનો કાળજી ઓલરેડી લીધી છે. હવે બાકી તો મૂંઝવણ જે હોય તે મને ખબર નથી પડતી શું છે આના પછીની મૂંઝવણ. હવેલીનો પ્રસાદ ન લેતા હોય, પોતાના ઠાકુરજીની ઝાંખી ન કરાવતા હોય, પણ અસમર્પિત લેતા હોય, તો મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ બરાબર છે? અરે ભાઈ ધન્યવાદ, બહુ ધારદાર સવાલ તમે કર્યો તેનો. પણ એક ચોક્કસ ખુલાસો હું કરવા માગીશ કે મહાપ્રભુજી પોતે એવું નથી સ્વીકારતા કે પુષ્ટિમાર્ગમાં આવેલ દરેક પુષ્ટિમાર્ગાનુગામીએ અસમર્પિતનો ત્યાગ કરવો જોઈએ. અસમર્પિત ત્યાગનો નિયમ એને જ છે કે જે પોતાના ઘરમાં ભગવત સેવા કરતો હોય. જે પોતાના ઘરમાં અસમર્પિત ભગવત સેવા નથી કરતો એને અસમર્પિતના ત્યાગનો વિધાન નથી. એટલે અસમર્પિત ખાતો હોય તો એમાં મહાપ્રભુજીને વાંધો નથી, તો તમને કેમ વાંધો આવી ગયો? મહાપ્રભુજી પોતે આજ્ઞા કરતા હતા કે તોસો ભગવત સેવા નાહી નિભેગી, તાતે તોકો બ્રહ્મ સંબંધ નહીં દેતું. અસમર્પિતનો ત્યાગ કરવો એ ક્યારે પ્રાપ્ત થાય છે? બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિરી દોષા પંચવિધા સ્મૃતા સહજાદેશ કાલોથા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. જેણે બ્રહ્મ સંબંધ લીધો હોય તેને અસમર્પિતનો ત્યાગ કરવો. બ્રહ્મ સંબંધ કોણે લેવો જોઈએ? તો મહાપ્રભુજી ખુલાસો કરે છે, સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ. સેવકની માફક તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરવા તૈયાર હો તો તમારે બ્રહ્મ સંબંધ લેવો જોઈએ. તો અસમર્પિતનો ત્યાગ એને જ પ્રાપ્ત છે. બધા પુષ્ટિમાર્ગીઓને અસમર્પિતનો ત્યાગ પ્રાપ્ત જ નથી. તો અસમર્પિતનો ભોગ કરતા હોય તો એમાં આપણને શું વાંધો? પુષ્ટિમાર્ગના સિદ્ધાંતના એંગલથી હવે આપણને એમ અહંકાર થઈ ગયો કે હું સમર્પિતનો જ ભોગતા અને તમે અસમર્પિતનો, તો એ તો આપણો દયાવિહીન ભાવ છે, નિષ્ઠુર ભાવ છે, એ સત્ય સમદર્શિતાનો ભાવ નથી. મારા દીક્ષાદાતા ગુરુદેવ જે મહાપ્રભુજના સિદ્ધાંતોને ન અનુસરતા હોય તો મારું તેમના પ્રત્યે શિષ્ય તરીકે કેવું વર્તન કર્તવ્ય હોવું જોઈએ? આ તો દીક્ષાદાતા ગુરુની તમે વાત કરી. તમારા પિતાજી જો મહાપ્રભુજના સિદ્ધાંતના ન માનતા તમે શું બાપને બાપ માનવાનું છોડી દેશો? બાપ તો બાપ જ રહેશે ને. મહાપ્રભુજના સિદ્ધાંતને માનતો હોય તોય અને ન માનતો હોય તોય, એમ જે તમારા ગુરુદેવ હોયને ગુરુદેવ માનો, પણ એના ગુરુદેવની મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિપરીત જે વર્તણૂક છે એમાં સહયોગી થશો તો તમે મહાપ્રભુજીના સિદ્ધાંતને નથી માની રહ્યા, ગુરુદેવ નથી માની રહ્યા અને તમે નથી માની રહ્યા. તમે એમાં એક ઉમેરો કર્યો, અંધે નૈવ નિયમાના યથાંધા. એટલે તમે જો દેખતા હો તો તમારે ગુરુદેવને ગુરુદેવ માનીને ટોકવા જોઈએ કે ગુરુદેવ હું આપનો શિષ્ય છું અને આપ મને સિદ્ધાંત સાચો જીવીને નહીં દેખાડશો તો હું સિદ્ધાંતને અનુસરીશ કેવી રીતે? એટલે હું આપને ગુરુદેવ માનું છું, તેની રૂએ આપને વિનંતી કરું છું કે કૃપાનાથ મહાપ્રભુજીને અનુસરો, ધંધાને નહીં અનુસરો. માત્ર કર્મકાંડ રૂપે જ અપાયેલું બ્રહ્મ સંબંધ ઠાકોરજીની સેવા માટે કેટલું અનિવાર્ય! માત્ર કર્મકાંડ રૂપે કરેલું હસ્તમિલાપ દાંપત્યમાં કેટલું અનિવાર્ય! એટલું જ. શુદ્ધ ભાવથી માનસિક સંપૂર્ણ સહભાવ સમર્પણ ભાવથી મનોમન સ્વીકારેલ બ્રહ્મ સંબંધ પર્યાપ્ત ગણાય કે નહીં? શુદ્ધ ભાવથી માનસિક રીતે સંપૂર્ણ સમર્પણ ભાવથી મનોમન કોઈકને પત્ની તરીકે સ્વીકારી લઉં તો દાંપત્ય ગણાય? પરંપરા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે એવું મહાપ્રભુજી અને ગીતાજી સિવાય બીજા હિન્દુ શાસ્ત્રમાં કયા શાસ્ત્રમાં વિસ્તારથી સમજ આપી છે? ઘણા બધા પુરાણોમાં કૃષ્ણની પરબ્રહ્મતાનું વર્ણન છે, એ કાંઈ ફક્ત ગીતામાં જ છે અને મહાપ્રભુજીએ જ કહ્યું છે એવું નથી. ગોસ્વામી બાલક આચાર્ય ચરણના વચન પ્રમાણે કહે છે કે નહીં તેનો નિર્ધાર કેમ કરવો? એના માટે અમારે શું કરવું? ગાઈડલાઈન આપવા વિનંતી. સૌથી પહેલી ગાઈડલાઈન તો આ કે વકીલ તમને કાયદા મુજબ સલાહ આપે છે કે નહીં એનું નિર્ધારણ તમે કેવી રીતે કરો છો? ડાક્ટર તમને રોગ મુજબ દવા આપે છે કે નહીં તેનું નિર્ધારણ તમે કેવી રીતે કરો છો? રોડ મેપ તમને રોડ મુજબ જે એ રોડ દેખાડે છે કે નહીં તેનું નિર્ધારણ કેવી રીતે કરો છો? અને દૂધવાલો ભાઈઓ હોય તમારે ત્યાં કે રબારી હોય એ તમને દૂધના માફક દૂધ આપે છે કે નહીં કે યુરિયાનું દૂધ આપે છે તેનું નિર્ધારણ કેવી રીતે કરો છો? એ બધી બાબતોમાં તમે જાતની અક્કલ ખીલવી હોય તો આ બાબતમાં અક્કલ ખીલવામાં તમને વાંધો કેમ પડી ગયો? એ મને વાંધો છે. ગોસ્વામી બાલકોની વય મોટી હોવા છતાં બાલક જ શા માટે કહેવામાં આવે છે? કૃપા કરીને સમજાવશો. મજેદાર વાત છે. 80 વર્ષનો ડોહો તો એ બાલક. એ એટલા માટે કે ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને ગુરુની આજ્ઞાનું જો બાલક અનુસરણ કરીને બોલતો હોય તો ગુરુની આજ્ઞા બાલકના મુખારવિંદથી પ્રકટ થઈ રહી છે, અને મહાપ્રભુજીના આજ્ઞા મુજબ જો એ ન બોલતા હોય તો બાલકના બાળિશ વચનો છે એને બહુ ગંભીરતાથી નહીં લેવું, લીલા ભાવ રૂપે લેવું, બાલ લીલા પ્રકટ જણાવી રહ્યા છે. અમારે ત્યાં એક ગોસ્વામી કુલ યશો વૈભવ વર્ણન છે જેમાં લગભગ 70-80 ગોસ્વામી બાલકોના વર્ણન છે. એમાં એક બાલક કંઈ ગાંડા છે એટલે મેન્ટલી રિટાર્ડેડ છે કે કોઈક જાતનો માનસિક બીમારીથી ત્રસ્ત છે. એમનો યશો વર્ણન કરતા દ્વારકેશજી ગિરિરાજજીના જે હતા દ્વારકેશજી મહારાજ, એ કહે છે કે ગૂઢ ભાવ, ગૂઢ લિંગ, ગૂઢ વ્યવહાર, ગૂઢ વાક. એમની વાણી બહુ ગૂઢ છે, વ્યવહાર બહુ ગૂઢ છે. મૂળમાં બાલક ગાંડા હતા એટલે એમાં કંઈ વાંધાની વાત નથી. કોઈક વખતે બાળકો જે હોય બાલક હોય તો બાલક લીલા કરે, એમાં આપણે એમ લીલા ભાવ વિચારવાનું કે ભાઈ બાલક જો લીલા નહીં કરે તો કોણ કરે. ગોસ્વામી બાલકોને જે જે એવું સંબોધન કરવામાં આવે છે એ સમજાવવા કૃપા કરશો. દરસલ ગોસ્વામી બાલકને જય જય કહેવાનું ગોસ્વામી બાલકોની મોલોપોલી નથી. જૂના જમાનામાં રાજાઓને પણ જય જય કહેવામાં આવતું હતું, કલેક્ટરોને પણ જય જય કહેવામાં આવતું, નાના નાના જે ખંડિયાર રાજાઓ હતા એમને પણ જય જય કહેવામાં આવતું હતું. જય જય એ કોઈ કોઈ મોટી વાત નથી, સામાન્ય આદર આપવાની પ્રથા છે કે તમારો જય થાઓ, વિજય થાઓ. ઓન ધ કોન્ટ્રરી એક રીતે જુઓ ને તો વૈષ્ણવો દ્વારા ગોસ્વામી બાલકોને અપાતો આશીર્વાદ છે કે સર્વદા તમે જય વિજયી થાઓ. કયા બાબત ઉપર? ધર્મનો સાચા ઉપદેશ કરવામાં તમારો જય થાઓ, ધર્મને સાચો જીવનમાં ઉતારવામાં તમારો જય થાઓ, ધર્મનો સાચી પ્રેરણા આપવામાં તમારો જય થાઓ, કૃષ્ણ સેવા તત્પર થવામાં તમે વિજયી થાઓ કે તમે અમે તમારા અનુસરણ કરીએ, દંભાદી રહિત હોવામાં તમારો વિજય થાઓ, ભાગવત તત્વજ્ઞ હોવામાં તમારો વિજય થાઓ. જય જય જય એમ બોલતા જ રહેવું જોઈએ કે દરેક આવી બધી બાબતોમાં તમારો જય થવો જોઈએ. એ સાચો ભાવ જય જયનો છે, આપણી શુભકામના છે આપણા ગુરુ પ્રત્યે. એમાં કાંઈ અનુચિત વાત નથી. એ અપભ્રંશ થઈને જે જે થઈ ગયું છે, પણ મૂળ શબ્દ જે જે નથી, મૂળ શબ્દ જે જે છે. જે જે તો કદાચ મને લાગે છે શું માર્ટ છે, જે જે શું માર્ટ છે ને, હા જે જે શું માર્ટ છે, એ જે જે સાચો શબ્દ નથી, જય જય સાચો શબ્દ છે. જય જય જય હ્યજામ અજિત દોષ અદગભીત ગુણામ એમ ભાગવતમાં આવે છે. દેવદ્રવ્ય એટલે શું? અમે નાના યુવાન વૈષ્ણવ છીએ. કેટલા નાના એ તમે ખુલાસો નહીં કર્યો. અને ભાવથી બધે સેવા કરવા જઈએ, સિદ્ધાંત કે અપસિદ્ધાંતનો ખબર નથી તો અમોને કંઈક દોષ લાગે કે ન લાગે. પ્રસાદ જ્યાં કહે ત્યાં લઈએ તો સેવા અમારી ગણાય કે નહીં ગણાય? એટલે પ્રસાદ લેવા માટે સેવા કરી રહ્યા છો કે સેવા કર્યા પછી પ્રસાદ લઈ રહ્યા છો, એ તમારા હૃદય ઉપર હાથ રાખીને પહેલાં પૂછી લેજો. જો પ્રસાદ લેવા માટે સેવા કરતા હો તો સેવા ન ગણાય, અને સેવા કરીને પ્રસાદ લેતા હો તો પ્રસાદ ગણાય. અને સિદ્ધાંત અપસિદ્ધાંતની ખબર કેવી રીતે પડે તો વાત એવી છે કે પાણીમાં પડ્યા વિના તરવું કેવી રીતે આવે, સાયકલ ઉપર બેઠા વિના સાયકલમાં પેડલિંગ કરવાનું કેવી રીતે આવે. અને મુખ્ય મુદ્દાની વાત, દેવદ્રવ્ય શું? એટલે દેવના નામે મંગાયેલું દ્રવ્ય દેવદ્રવ્ય. સોમવારે જવાબ આપવા વિનંતી. આજે સોમવાર છે કે નહીં? અચ્છા, તો વાંધો નહીં. સોમવારી ભાઈ છે ને અહીંયા હાજર કે નથી હાજર? નહીં તો બીજો કોઈ પ્રશ્ન લઈ લો. એકાશ્રય અન્યાશ્રયનો શ્રી વલ્લભાચાર્યશ્રીના ઉપદેશ અને આદેશ મુજબ સ્પષ્ટતા કરવા વિનંતી. એક અને અન્ય કોઈ પણ અન્ય નથી અને કોઈ પણ એક નથી. એક મુદ્દાની વાત હૃદયમાં સ્પષ્ટ સમજો. એક દાખલો તમને આપું. આ પાંચ આંગળીઓ હાથથી અન્ય છે કે એક છે? આંગળીની દૃષ્ટિથી જોશો તો હાથથી અન્ય છે, અને હથેલીની દૃષ્ટિથી જોશો તો પાંચ આંગળી એક હથેલી જ છે, બીજું કશું નથી. એટલે એક અને અન્યનો જે મુદ્દો છે એ એક અને અન્ય ઉપર એટલો નિર્ભર નથી, જેટલો આશ્રય અને અનન્યાશ્રય અને અન્યાશ્રયના તમારા ભાવ ઉપર નિર્ભર રહેલો છે. તમને જો તમે જેને રક્ષક માન્યો એના પ્રત્યે તમારો અનન્યાશ્રયનો ભાવ હોય, એક વાત ધ્યાનથી સમજો, તો તમને બીજાની સુધ જ ના આવવી જોઈએ. તમને જો બીજાની સુધ આવી રહી છે એના આશ્રય કરવા છતાંય, મતલબ કે તમે આનાથી ઓને કોઈક નોખો માની રહ્યા છો કે આનાથી તમે સંતુષ્ટ નથી ને એની તમને ગરજ છે, હવે અન્યાશ્રય થઈ ગયો. એકથી તમે અન્યને જુદો ગણ્યો ને એટલે અન્યાશ્રય થઈ ગયો. અને જો તમે અન્ય ન ગણતા હો તો આનાથી તમે સંતુષ્ટ કેમ નથી? એટલે એક અને અન્યનો પ્રશ્ન એટલો મહત્વપૂર્ણ નથી જેટલો મહત્વપૂર્ણ પ્રશ્ન તમારા અનન્યાશ્રય